God has not created this world at all. The world is puzzle itself, puzzle is a vaidhanik vatya. God is created, it's correct. By Christian's viewpoint, India's viewpoint, Muslim viewpoint, not by itself. એ બાળકોની ભાષા છે, ભગવાન એ જ્ઞાનીઓની ભાષા ને વાસ્તવિકતા નથી એમાં, વાસ્તવિકતા વાત સમજે તો ઉકેલ આવે, સ્વતંત્ર થાય, નહીં તો માણસ આમ ભટક ભટક કર્યા કરે, દેવમાં જાય, જાનવરમાં જાય, ભટક અનંત નિયડો આવે ને. કારણ કે ઇસ્ટાઇલ પઝલ થયેલું છે આ પઝલમાં, એક પઝલને ફોલ ના કરતા આ લોકો આખું પઝલમાં બધું થઈ ગયું. હમણાં આપણે કળિયુગની જે વ્યાખ્યા કરીએ ને, કળિયુગની જે વ્યાખ્યા કરીએ ને, આપણે જે કળિયુગની વ્યાખ્યા કરીએ, કળિયુગ હા, એમાં શું થાય કે જે ખરું હોય ને એટલે પેલું મૃગજળના જેવું દેખાય. આજે લોકોને મોંઘવારી ને એવા બધા પ્રશ્નો છે, એ બિચારો એમાંથી માફ તો એ કિનારા ને અડકે ને, કોઈ જાણે ઉકેલ ના. એ કર્યું કે જતો રહ્યો રાતે રાતે બગડવાનો, વધારે વધારે વસમો થવાનો. ના બગડે કે ના બગડે છે ડિફરન્સ મેટર, એ તો સુધરવાનું છે. 15 વર્ષ પછી ફર્સ્ટ ક્લાસ એના જેવો કોઈ કાળયુગ ના થયો આવશે, એ છે ડિફરન્સ મેટર. પણ આ તો બધું હોય જ ને, અમારો જેમ મંદી આવે તો કેવું હોય, પૈસા આપવાથી જેટલી ચીજો જોઈતી એની પડે, બધા પૈસા આપવાથી ના મળે વસ્તુઓ, પછી એથી ના ગુણ છે. ફસાવ છે, ફસાવથી કોઈ વેપાર ના કરી શકે. પાણીનો સ્વભાવ નીચે જવાનો છે, એને એની સ્વભાવથી ચાલ્યા જ જાય. ઊંચે ચડાવવું હોય તો નથી જઈ જાય, મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે, આમાંથી બહાર નીકળી જ જાય ને માણસ. ના નીકળે માણસ છે એમાં કહેવાય, સંસાર સમુદ્ર તરતર આવે એને માણસ કેવી જ કહેવાય. સંસાર સમુદ્ર પડી રહ્યું અને તરતર ના આવે એને માણસ કેવી જ કહેવાય. ફોરેન વાળા ના આવે પણ ઇન્ડિયાને તો આવડે ને, અને ઇન્ડિયા ને ના આવે પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો આવડે છે, ના આવડે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કઈ વિશેષ ધરાવતા નથી બીજા સામાન્ય લોકો કરતા, વૈશિષ્ટ્ય વાળી વિશેષતા તો નહીં કહેવાય. હે આપણે જે દિશાની વાત કરીએ છીએ વિશેષતા તો એનું નામ કહેવાય કે જે લોકો ગુસેલું હોય ત્યારે ગુસાવે તમે કાઢી આવો, બરોબર છે. તો અને તે બ્રેઇન ની ગુસ્યો એટલે આ સમજવાની જરૂર કે આ જગત શું છે, કેવી બન્યું, મારું શું હપ્તા, હું કોણ, કેવી રીતે જીવી શકું છું, હું જીવું છું કે વસ્તુ જીવે છે. તમે કહ્યું નઈ ત્યાં પણ હું મને બનાવ્યો નથી, કે હું થયો નથી. હા એ વિજ્ઞાન આપણા વિજ્ઞાન મળતું આવે ને, અક્રમ વિજ્ઞાન કહેવાય. અક્રમ વિજ્ઞાન વિજ્ઞાન ને મળતી વાત તમારી આવી, ઇટ હેપન. બધું આ થઈ રહ્યું છે તેને આપણા લોકો ના કર્યું તો એની ઇગોઇઝમ કરે સારી. હું છોકરાનો બાપ ને હું છોડી નો બાપ ને ખોટું બોલવાનું માટે વધારે નથી, પણ તેવા ભાવના હોવા જોઈએ. ડ્રામેટિક બોલવું જોઈએ, કેવું આ ડ્રામા બોલતા સાચું બોલતા, ડ્રામામાં કહેતા કે અમારી પિંગળા રાણી સાચું બોલે ના, ડ્રામા ઉપર સુપરસ્કે એ રહે છે તે સુપરસ્કે, અને આપણે સાચું રહે છે એ નહીં લાગતો. એ બી એના જેવું જ કહેવાય, બહુ કઈ ફરક નહીં કહેવાય. આ રડવામાં પેલા લોકો રડવામાં આમ ઘણો તો શું ફરક, ઠીક છે. આ રડવામાં પેલા લોકો ના રડવામાં આમ જોવો તો શું ફરક છે, સરખું જ લાગે. હા તે સાચું રડે છે, પેલા સુપર બી સ્વાર્થ નું રડે. મને મારા ફળ નું હવે અહીંથી હું નીચે કૂદું, મારા પગમાં લાગે એ મારા કર્તવ્ય નું ફળ છે, પછી રડે તે શું કામ આવે? તારે એના કરતા એવું કરે શું કરવા માટે? એટલે આ રડવાનું બી એવું જ છે. એવું મારે નઈ, કોઈ આ દાખલો જ ખોટો છે, કોઈ મારે નઈ. મોબાઈલ શેર બોલ છે ને, કે કોઈ ગોડો હોય તો મારે કઈ દુખ્યો થયો હોય, મળીને પડવા કરતા જે દુખે એના કરતા વધારે દુઃખ હોય ત્યારે મારે. આ બાજુ કાઉન્ટર રેટ વધારે હોય ત્યારે ઓછું કાઉન્ટર રેટ કરવા માટે કે પાડે. એવું બને જ નહીં ને, પોસિબલ વાત નહીં આ વાત. હા, એટલે જે લોકો રડે છે, એ લોકો દુખી છે એમ આપડે કહીએ ને, એની સામે કોઈ કારણ ખરું જ ને? આપણે જે લોકો દુઃખી છે એમ કહીએ છીએ તો એની સામે કઈ કારણ તો ખરું જ ને? કારણ ખરા, કારણ વગર તો કોઈ કાર્ય હોય હોય જ શકે. મારે કારણ તો ખરા, એ કારણ એ તોડવા જાય તો તું બધા બધા કારણ ઉભો થાય. બધા ધ્વંસા જ્યાં સુધી પોતાનું પોતે કોણ કેવું ડિસિઝન નથી આવ્યું ત્યાં સુધી ગપ્પા ગપ્પુ ક્યાં ચાલે? શું નામ આપનું? હરિકિશન. હરિકિશન. હરે કૃષ્ણ. તારે બધા હરે કૃષ્ણ છો. એ જે તત્વ તમે કહો, હરે કૃષ્ણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ત્યારે તમે કહો છો હું છું એવું કહો છો, આવું બધું આરોપ કરો છો ને? હરે કૃષ્ણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તમે કહો છો હું છું એ બોલાય નઈ ને? આપડાથી વ્યવહાર બોલાય હું છું પણ ખરી રીતે ના બોલાય. ના બોલાય કારણ માઇન્ડ એ નહીં હરે કૃષ્ણ ન થાય. બધા બહુ ભયેલા થઈ ગયા, આ નથી જાણતા આની જરૂર છે. એટલે પછી સ્વતંત્ર થઈ ગયો ભગવાન ઉપરી નહી, અને ઉપરી હોય તો સુખ હતું જ બધા. ભગવાન ઉપરી હોય મન સુખ હોય જે મારો મારો આનંદ હતો પછી વર્ષે મારી સમાધિ ગઈ નથી. શું કહ્યું? ખાતા પીતા બોલતા એક મિનિટ એક સેકન્ડ એ સમાધિ. ગાળો બોલે તો નહીં ગઈ સમાધિ. મને કોઈ ગાળો બોલે ને તો એ સમાધિ એવું હોય જીવન સ્વતંત્ર થયું. ગાળો આ જીવન આ તો કૂતરા જીવે છે. શું કહ્યું? ગાડીમાં ફર્યા એટલે જીવન જીવી જાય. પુણ્ય ના ઉદય હોય અને ગાડી ફર્યા ત્યારે પુણ્ય ઉદય પૂરો થાય. સ્વાધીન વસ્તુ હોય છે, સ્વાધીન વસ્તુ હોય છે ગાડીઓ બારી બધી સ્વાધીનતા છે. ઉઠી એને આપણને પરાધીન બનાવ્યા છે. વસ્તુ એ આપણને પરાધીન બનાવે તો આપડી સ્વાધીનતા રહે ક્યાં? એટલું જ વિચાર્યું છે ને આપડે. આ હિન્દુસ્તાન ના મનુષ્ય થયા, હિન્દુસ્તાન ના મનુષ્ય બહાર ના મનુષ્ય માં ફેર છે. વોટ ઇઝ ડિફરન્સ? કે છે બહાર ના થશે પુનર્જન ને સમજતા નથી. શું પુનર્જન છે એવું છે એવું જાણતા? આપણા લોકો પુનર્જન છે એવું જાણે છે. એટલે હું ગયા અવતાર મારો આ વ્યાજ છે તેનું વાર છે એવું આપણે કહીએ. શું કહીએ? એટલે ભૂલ જ એમ હશે એટલે સ્વતંત્ર થયો કહેવાય. હવે સ્વતંત્ર થયો એટલે ખુલી સ્વતંત્ર થાય છે. ભૂલ જન્મ એટલે શું? હું કરતા છું એવું ભાન થયું ને. ભગવાન નહીં કરતા, પહેલું ભગવાન કરતા હતું, પછી પુનર્જન્મ હશે ત્યારે પોતે કરતા થયો. હવે એથી આગળ જવાનું છે, પોતે અકર્તા છે એ ભાન કરવાનું. તમે એ સાહેબ સમજ્યા કે તમે હું કયા કરતા છું આ બાબતમાં? એ તમે કહ્યું પરિણામ, કહ્યું પરિણામ વટાથી કહી. આ પરિણામ તમે કહ્યું કા? એનું કોઈ કારણ તો હશે ને? સ્વતંત્ર બનાવે આ બધા કારણ જાણીએ તો સ્વતંત્ર થઈએ, કોઈ ભય ના લાગે આપણને. જો એટલે કાલે ત્યાં થોડી ગુંપા છે ત્યાં આવું છો વડોદરા પર એટલે આવી કર્યું. બસ થઈ રહ્યું માણસ આપણું જીવન સ્વતંત્રતા. એક નાની સતત જતી બાબત કે છે આવીએ છીએ સતત જતી રહી. પોલીસ વાળા હાથ કરી કરી ના આવે લઈ ના આવે સતત જતી રહી. સમજવું જ પડે ને. હરે કૃષ્ણ ભાઈ ના સમજી પડે બે ચાર રકમ ગયા હતા. રકમ કેટલી છે? 50,000 રૂપિયા. આજે ઉપાડી એમને મને કહી મારો અડી ગયો અહી સરવા મળી ના હરવા મળે જીવન જીવવા જેવું છે. શું છે? વાતચીત ગમે છે કે બીજી લાઈન લેવી છે? વાત ગમે છે કે પછી બીજી લાઈન કરું? ના ના, આપ કહો છો. શું કહે છે? આપ કહો છો એ આપણે જે કીધું ને અજાણ ખબર પડતો હોય ને તમારે? ના એટલે કેવી વખત સાંભળ્યું છે? આવો હવે એમાંથી નીકળવાની વસ્તુ મારામાં આની અંદર ગુંજન થવું જોઈએ ને. આ વાત આ જે વાતો છે એનું કે છે મારી અંદર ગુંજન થવું જોઈએ ને. તમારામાં છે તેવું મારામાં વાગવું જોઈએ ને. આખી દુનિયા ના શું લાગે છે? તમામ મનુષ્ય ને આખા તમામ મનુષ્ય ને પણ મને તો આમ ચપટી મન લાગે છે. એક કલાકમાં તો આમ કરવું બધું થઈ જાય. આખી દુનિયા ને લાગે છે કે ઓહો આ ક્યારે પાર આવશે. જો નહીં એવી અમુજ નથી, શ્રદ્ધા છે. ઈશ્વર મને લઈ જશે ત્યાં. એ લઈ જવાનો છે મને, હું એને છોડવાનો નથી. હું એને છોડવાનો નથી ઈશ્વર ને. કલ્પનાઓ બહાર છે અને કલ્પનાઓ થી કઈ મુંબઈ ના આવે. કલ્પિત દરેક ની અંદર છે એ તો હું જાણું છું. મને પણ એવું બધું કહેવામાં આવ્યું છે કલ્પિત રોડ થી મુંબઈ આવતી. એટલે સાચો વાર છે સ્વતંત્ર. મને કરી આપો સ્વતંત્ર. તમે કે મને તમે સ્વતંત્ર કરી આપો. હા કરી આપજો. મુંબઈ આવીએ ત્યારે કરીએ. તમારી જ્યાં ઈચ્છા હોય તો. મેં તમને આવતા જ કીધું કે શિષ્ય છે હમ. શું કે છે? મારી સાથે જન્મ દીધો. કલ્પિત રસ્તો સાચા રસ્તો. ખરો ખરો ખરો. કલ્પિત રસ્તો તો બહુ મરી ગયા લોકો. આજુ થાકી થાકી દોષ થઈ ગયા ને. કોઈ રસ્તા તો કોઈ એન્ડ આવતો નથી. અજાણ્યા માણસ માટે રસ્તો શું જેને ચાલવું જ છે તેને. કલ્પિત રસ્તો એટલે શું? અજાણ્યા માણસ તો હું પછી અર્થ જ નથી. માટે ટાટા રસ્તા પર રસ્તો કરીએ ને આપણો રસ્તો છોડી દેવો પડે એમ. હવે ભાઈ ને કલ્પિત રસ્તા એટલે દિશા મૂળ રસ્તો. કેવું? દિશા મૂળ. તમારે કરવું ના પડે. વિજ્ઞાન જ કામ કરે છે. આત્માને જમીન નો થયો ગણો. સેલ્ફ કામ કરનારું આ વિજ્ઞાન એટલે આપણે ના કરવું પડે. નહી તો આપણે ક્યાં કરવા જઈએ? ચાર પાર મને ચાર ખબર તપ્પો વાંચતું હતું તો હું આ કરવા જઈએ ચાર પાર વિજ્ઞાન કરે. જાતે આપણે કરવું પડે જાતે. બધા કેટલા મનુષ્યો ઘટક ઘટક ઘટક કરે છે. સાધુ સન્યાસી બધા બધે તમે પોતે જ કલ્પિત છો, તમે પોતે જ હરિકૃષ્ણ છો, તમે પોતે જ કલ્પિત છો. કલ્પિત ના રસ્તા કેવા હોય બધા? તમે પોતે જ સાચા નથી એવું લાગે છે ને? લાગે છે. જો કેવું લાગે, હું જાણું છું, હું જાણું છું પણ. એટલે વસ્તુ સાથે રસ્તો જ ના હોય ને? અને લોક કે મેં રસ્તો ફરી ગયો, પણ ટૂંકો આવે એક વાગે. તને તારી ગમી વાત વાત ગમી? હા, માને એમાં આવે છે. અને વેપાર શું હશે? બિઝનેસ એનો બિઝનેસ તો કઈ મળે નહીં. મારી દ્રષ્ટિએ તો એક સચ્ચિદાનંદ ની જેવી એક ભૂમિકા છે, એની વ્યાખ્યા કઈ બી કરવું મુશ્કેલ છે. મારી દ્રષ્ટિએ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એની વ્યાખ્યા કે કરવું બહુ મુશ્કેલ છે. આનંદ છે, કારણ કે જે છે એ તે હું છું એવો પણ મને કઈ વખત લાગે, ઘણી વખત લાગે. અથવા છું એમ દાવા તરીકે પણ કહી શકો. વૈજ્ઞાનિક જબ નહી, પણ આવી રીતે તાવ અભેરી રહે. રાત રાત વૈજ્ઞાનિક રીતે હોય છે, વિજ્ઞાન થી હોય છે. પણ આ તારો કેવી રીતે હોય એટલે આપડે ચાર્જ અત્યારે ગાડી ચાર્જ કરે બેલેન્સ મૂકી આપી તમે. હિન્દુસ્તાન માં જન્મ હોય માણસ સ્વતંત્ર. આ જે સ્વતંત્ર કહે ને તો દેશ દેશ બીજા બીજા લોકો આત્મ ક્લચ માંથી દેશ ને જ છોડાયો. કારણ કે માણસ ને શું, માણસ ને પણ સ્વતંત્ર થવા આ ક્લચ છે. આ દેહ અને દેહ ના બધા એડજસ્ટમેન્ટ બધા એના એના કપડા માન માં એમાંથી સ્વતંત્ર. દીકરીઓના મેરેજીસ ને માટે જાણે આપણા મન નહી, ચૌદ લોકો નો નાશ પ્રગટ થયો છે તેની દિવા. પણ દવા કરવી પડશે આમાં. લખેલું કે છે કે આટલું કરજો રોજ બરોબર. જે રોગ હોય તે રોગ ની દવા ના કરી થાય, એટલી દુવાથી કામ થાય ને. વાંચી જાય ખરો, વાંચી જાય બધી. પોતાના વિરોધાભાસી કેવું તેથી કારણે કઈ ઉપર વિવરી ને ગણતર નથી. પણ ગણતર ના કરવું આપડે જાય એટલે આ વખતે વિવરી થાય ને તો નથી. જજમેન્ટ દે બધા. કલ્પિત આત્મવિશ્વાસ ચાલે છે તો મૂળ કલ્પિત શું યાદ કરે? કલ્પિત નો આત્મહિમા છે. એકાંતિક કહેવાય. સંસાર ત્યાગવા જો છે ને મૂળ એટલે એકાંતિક કહેવાય. એકાંતિક કહેવાય. આગ્રહી વાત છે. સંસાર લોકો જયારે સંસાર જરૂર છે એને જરૂર છે, નથી જરૂર એને નથી. બંને કસ છે. પણ દાદા કાલે અદભુત વાત આવી, આપે કીધું કે વ્યવહાર અને નિશ્ચય, વ્યવહાર ના બેઝમેન્ટ ઉપર નિશ્ચય મૂક્યો અને વ્યવહાર ને પાછો તમે આપે એવું કીધું કે વ્યવહાર તો સારી રીતે કરજે પણ નિકાલી સમજીને કરજે. એટલે નિકાલની માં તો પકડ કોઈ ઠેકાણે ના હોય. આગના દાદા એ રાખી નહીં, ગમે તેનો દોડો હોય ને મજબૂત. હા, એને રાખજે. આપડે મોક્ષ તથા તથા ઉડી આ ટેકા દેવાના છે. ખાવા પીવા ત્યાં છે બધું. ઉદઘાટન કરવા લોકો ને બોલાવે છે. ખરેખર તો પેલા ની ઉદઘાટન કરવાનું હોય, પણ એ ખબર નહીં. સેન્ટરિંગ ને રંગે છે અને પછી એનું સેન્ટરિંગ નું ઉદઘાટન કરે. ભરી જ નહીં ક્રિયાઓ મળે, ક્રિયાઓ મળે. આખા જગત માં પેલા યાર બહુ મોટી વાત થાય. એટલે વસ્તુ સારી હતી, ઉડી ગઈ છે. ફરી કોઈ દાડો હોતું પછી આપડે ફરી ઉકેલી છે. સાત્રી કેમ લાગે અહિયાં બોલ સાત્રી વ્યવસ્થા કેવો દેખો છો? જેલમાં આવે તારે માણસ દાડો દેખાય. પેલા મારા બધું ડાફર જવું હોય તો જેલમાં જવું. હા, નહી તો ઉશ્કેરાતી ગોધીજી કેતા જેલ ને મહેલ માંથી બેઠા છે તે લોકો નું ગાડું હેડ્યું. એમાં આ જેલ માં એટલા જ દયા થયા આ બધા છે. આ મોરારજી ની જેલ લેવી રહ્યા છે. મોરારજી નું કરેક્ટ બહુ ખાતું. તમે કેમ છો? અમુક વખતે અમે જે કરીએ એટલું તમારે બીજામાં બહુ ડખો નીકળવાનો. એટલે અમુક જ માણસ પાંચ પછી માણસ ને જ્ઞાન આપી દેવાનું. બીજા બધાને પેલી બીજી સમજણ પાડવાની, બરોબર? વ્યવહારિક સમજણ. કેમ ત્યારે સુખી થાય, આમ સુધે તારે કેમ કરવું, શું કરવું, અને અત્યારે જેલમાં બેઠા શું કરવું, તે બધું દેખાય છે. આપડે બંને દેખાય છે ને આપડે. પકડી આપવા જેવું નથી, પછી કાઢી લેવાનું છે. નીકાળી છે પછી આ કઈ કાયમ નું નહીં, કાયમ પેલી સ્ટેપ છે. એ અમને દાખલો હતો, આ વૈજ્ઞાનિક દાખલો કહેવાય. અમારે બોલે આવી વાત નીકળતા એ નહીં, એને બોલે નીકળી દોડા મૂકો ને કામ કરીને મૂકો રે માટો ટેકો ટેકો દેવા આવે છે. કામ હું કાયમ રાખો છે બધો લોકો પાસે પડે છે. જરા બધો નીકાળે છે જો પાછળ પડી આટલી આજનું કોપરી જાય. હા, ઘરે નરમ ગરમ થયા કરે એ કઈ આપડે છે. એ આપડા પોતા હાર નથી આવતું, બરાબર? એ તો ઉકેલ આવવાનો છે. જાત અમારે ના થાય નરી ગરમ. આ બધા કેતા ભરીએ ને એકલા અમે જવાની છે સર. એટલું ગોળી લઈ ગઈએ. શું કહીએ બધાને? કહેવાય કે ભાઈ અમારે તો બધા જતા રહી ગયા ના કહેવાય. હા, શું કહેવાતું? અમે પહોંચતા ત્યાં ગોળી જ લઉં છું. આજે કેરી ગોળી લીધી એ નહીં ના લીધી. શું છે એ તપ કરવાનું? ત્યારે બધા બીજા તપ કરે છે. ચાર અગિયાર ત્યાંથી સાંજે બહુ વકીલ હતા વડોદરા દિવાળી મળી. ભેગા કરો, મગજ નો નથી. સ્વપ્ન પડેલો હોય ખરાબ તો ખોટું માની ગયો આ ખરાબ છે એટલે સારું છે એ બારી કશો મને ખબર હતી કે આ મગજ માં ઉતરે એવું નથી દાદા ને ઉતરે તમને એકલા ને ઉતરે એવું છે આ મગજ માં ગયા માત્ર આત્માને બાધક નથી એમાં શું એમાં પૂજક પૂતગલ ને બાધક છે એવું લોકો કહે દાદા પૂતગલ ને બાધક નથી એવું કહીએ તો પૂતગલ ને બાધક નથી પૂતગલ ની તો ખાના ખરાબ કરી નાખે છે નહી ગુનો એટલે પૂતગલ ના બાધક હોય નહીં અને આત્મા તો બાધક છે જ નહીં આત્મા લેવા રહ્યા છે અબ્રહ્મચર્ય વિક્રમચર્ય હોય પૂતગલ ની ચિંતા આત્મા શું લેવા રહ્યા હા તો તમને એમ લાગે આથી લોક બ્રહ્મચર્ય નું એવું થઈ જાય લોક ના કહેવાય નહીં આવી બાજુ આવે તો તમારે જેવું કોક જ પૂછે લોક પૂછે નહીં આવી પૂછે હોય નહીં ખરાબ થઈ જાય બ્રહ્મચર્ય અને થઈ ના ખરાબ થઈ જાય ખરાબ થઈ જાય એ તું કઉ છું હે એ તો હું કેવા માંગુ છું ના એ ના ચાલે બ્રહ્મચર્ય એટલે સારો સંસારી માણસ અને નિયમિત એનું સાચી હોય તો અનિયમ વાળા માટે કોઈને બાધક કોઈને બાધક ના હોય કોઈ ચીજ સંતરે પણ નહીં કોઈ ચીજ કોઈને બાધક ના બાધક હોય તો આત્મા જ પ્રાપ્ત ના થાય કોઈ ચીજ બાધક હોય તો આત્મા જ પ્રાપ્ત ના થાય પછી ફીટ થી જ થાય છે ફીટ થવા માટે તમે શું કર્યું હતું કહો તમે શું કર્યું ચાલે ચાલે એ આપણે શું શું કર્યું હોય તો ફીટ થાય જાણવું નતું એમને કેવું છે જાણવું પૂતગલ ને બાધક છે એવું પ્રતિપાદન કરો તમે એવું નથી કહેવા માંગો તમે કઈ દ્રષ્ટિએ કહો છો એ જાણવું નાની દ્રષ્ટિ જ કહું છું રેગ્યુલર દ્રષ્ટિ તમે કોઈ આવતી બીજી દ્રષ્ટિ પણ તમે શું કહેવાનો છો તમારે શું શું હોય ફીટ થાય એ કહો હું તમે કહો છો ને સમજણ હું મારી સમજણ માં લઈ ગયો ને હું મારી સમજણ માં લઈ ગયો ને ના પણ શું હે તમે આગળ વાંધો છો શું હોય તમે ફીટ થાય હું એવું સમજો કે જો બાધક હોય બાધક ના હોય તો આ બધા શરીરો તો ખલાસ થઈ જાય છે એટલે બાધક કેવું મને લાગ્યું બધા એવું સમજ્યા છે એટલે બાધક જ ત્યાં એવું મને લાગ્યું એ કોઈ કોઈ કબૂલ ના કરે કોઈ બાધક કબૂલ ના નોર્માલિટી લખવાની જરૂર ના આવે નોર્મલ માણસો ને જયારે શરીર તમે ને એટલું આ ગમતે હોય એ ફીટ જ છે, એ કુદરતી છે. શું છે? આ કુદરતી નથી વસ્તુ. હા તો જેને શરીર ની તાકાત જોઈએ છે ત્યારે આ બધું છે. અને મન લગભગ પડી ગયું હોય ત્યારે બધું બાકી ભગવાન મારી રહે છે થોડી હતી ને ત્રીસ રૂપિયા થોડી એવું કોઈ પૂછે નહીં. અમે લખ્યું છે કે બધા આખું જગત ક્યાં છે વિચારવી છે. અમે કઈ વિચારવી જ નથી. વિચાર નિરળતા એવી છે, નિરળતા એવી છે. જય સંસારી કે જે આપણે વિજય આપડે ગોખવાય ને એટલે એનું કલ્પના ને બરાબર. એને એનો ડર કાઢી નાખ્યો ને માથે લઈ જો. અમે ડર કાઢી નાખી બધા. આ બધી માન્યતા બધી હા એક પક્ષી છે અમારું સર્વ પક્ષી ભાઈ ચેકો ના મરાય એવું ભાઈ ત્યારે કોઈ બોલવું જો તે જોખમ છે કે આમાં જો બોલવું શબ્દ તે જોખમ છે. ફીટ થાય નથી થતું ના થતું એટલે સમજો ધીમે રહીને તમે શું કહેવા માંગો શું કહે ફીટ થાય તો એ ખોટું ઠરે. એ ખોટું ઠરે એટલે આ સાધુ છે એ વાત થકી રહે. સાધુ તો છે પણ ફીટ થવું જોઈએ ને એટલા માટે. શું કે છે? સાચું છે, સાચું છે પણ ફીટ નથી થતું. એમ ફીટ એમ નહીં ફીટ ક્યારે થાય? તમે જે ફીટ કરવા માંગો છો તેવું તો બોલો અને તે ખોટું ઠરે એટલે પેલું ફીટ થાય. ત્યાંથી પેલું ફીટ કેમ થાય? માન્યતા એકદમ સુધી ના જાય ને ઘણા દાડ માન્યતા છે કે આપણને નવું વસ્તુ ફીટ થયું હોય તો દસમી વસ્તુ ના ફીટા જ રહેવા દે એક વાર સમજા. તમે હો ને શું પણ રહેવા દઈએ? તમે ના હો તો રહેવા દઈએ પણ તમે કોણ પણ રહેવા દઈએ? એમ નહીં રહેવા દઈએ થોડા એમ ને પોતાના સમજાય. જો કારણ કે આત્મા છે ને જો સુધી કાયમ નથી એટલે જેમ તેમ કરી ઉભું કરો હેતુ એવો છે. મારે સ્ટેપ કરવાનું બસ સ્ટેપ બરાબર કરી લેવાનું છે. એ જ આ સંસાર આખો કૂતો છે ને એ તો ખસેડવાની આ નિકાલી બાબત છે. અને ગ્રહની બાબત આપણે ત્યાં ત્યાં કરવાની છે એટલે બહુ આત્મા પ્રાપ્ત કરો એ ગ્રહની બાબત અને આ નિકાલી બાબત કેવી રીતે કોઈ લોભ્યો હોય ને તે લોભ્યાની જાગૃતિ લોભમાં કેટલી હોય એવું જોયેલું તમે કેટલી હોય? ઘણી હોય બહુ હોય ઘણી હે ઘણી હોય. કેવું? એને જે વસ્તુ નો લોભ હોય એના સિવાય એને બીજું કઈ દેખાય નહી. લોભી હોય એટલે હું તમને સંકલ્પ કરું કે જન્મથી જ બાર હોય ને તો થી મરે તો હવે એ લોભ માં જ આખું ચેતન હોય. આપણું લોભ માં એ ગમે તો થાય તો ક્યાં કસ્ટમર છે શું કેવી શું ફાયદો થાય એ કોઈ ફાયદો જ કોઈ થાય બધી બાબત ખાવાની બાબતમાં ભલે હલકો ખોરાક રહીએ પણ આપણને ફાયદો રહેવો છે. શું ભલે લોહિયા જ્યાં ત્યાં કઈ પેટ ભરીશું પણ આપણે આમ હવે આ લોહિયા જેવી જાગૃતિ અમા જોઈએ આત્મા કે જાગૃતિ તો અંતર જાય. શું તો સંસાર કોઈ રીતે અડતો નથી, નડતો નથી. લોભિયાને જ્યાં બીજી ચીજો નડતી નથી લોભિયાને નેતા સાહેબ લોભિયા ગાળા પડે શું કરે? આપડે 5 રૂપિયા એટલે આપડે આપણે કામ છે ક્યાં પહોંચ્યા આપડે ક્યાં વધારી એટલે લોભિયા લોભ માં જાગૃતિ હોય માની માંથી માન માં જ જાગૃતિ હોય ક્યાં માની ખરા પણ પૂરા માની નહીં માની તો આખો દાડો એમાં જ હોય વેપાર માં ના હોય લોકો લોક માં જ હોય લોકો તો રેલવે માં બેસવાનું વજન પર પીછા લેતા હોય ને તો લોભી પાકડું થવા ઈચ્છા આવે વજન પર લેતા હોય ત્યાં બધી લોભ વસ્તુ શું ના કરે એવું કઈ જગ્યાની વાત નથી પણ કોઈ કોઈ જગ્યાએ એવાની વાત છે કે જુનાગઢ ઉપર ચડવું હોય ને તો આટલા કિલો વાળા આટલા આવતી અને આટલા કિલો વાળા તો આગળ લોભિયા મનમાં પૂછ્યા કરે સારું આવો ને પાટા હોત માની કપટી કપટ વાળો ને એ નિરંતર આખો દાડો એટલી એટલી જાગૃતિ અને આસપાસ રાખવા નિશ્ચય છે એવું આપની પાસેથી સાંભળ્યું છે તો વ્યવહાર એટલે શું અને વ્યવહાર કેવો હોવો જોઈએ થોડા માણસ ને અનુકૂળ ના આવે તો વધુ માણસ ને અનુકૂળ આવે એવો બધા માણસો બધા ખરાબ વાતો બતાવે થોડા માણસ એ હોય અમુક થોડા માણસો ના ફાવે એટલે આ તો નથી મારતા તેનો હતો ને 80% માણસો એમ બોલે ના બહુ સારો માણસ 20% અવરું બોલે તેનો હતો ને 20% માણસ ભૂલ થાય એમ કે 20% તો એમાં 75% તો ખાણ સમજે બતાવો ખરેખર ભૂલ થઈ હોય 10-12% ભૂલ થાય કે બહુ અપાડે બહુ અપાડતા હોય ને પાડે ઘરના માણસો કુવો પાડે છે ઘરના માણસો કુવો વધારે પાડતા હોય ઘરના માણસા હિત માટે કે અને એને જલ્દી બીજું હોય એવું એ કઈ ઓછું બધું હાથું હોય અવરોધક હોય અવરોધ કરતો હોય સપોઝ કે દાદા પાસે આવવું છે અને ઘરે થી વ્યવહાર ના સમજ ના માણસ એમ કે છે કે ત્યાં જઈને શું કામ છે, એવા સંજોગોમાં શું કરવું, સમજાવી કરીને આવવું છે ને. નીકળી ગયા પછી કાગળ લખો કે અમે તો ખુબ વિચાર આવી ગયો છે. સમજાઈ કરી નીકળવું છે ના ને થાય તો ફળાફળ ના કરવી પડે ને, ફળાફળ ના કરવી પડે ને. આમ ટેકા મૂકીને પાછી વાગે નાખે ક્યાં નાખે મેળો કયા લાકડું લાવીને લોકો ઓર્નામેન્ટલ ના લાકડા મૂકવા માટે પાણી શું કરવા મળી એ જાણે આ બનાવવાનું એટલું જ છે, બીજું કશું કામ નથી આપણે. અને આપણે શું જાણીએ અમારે તો આ સ્લેબ એટલે વ્યવહાર ના બેઝમેન ઉપર બધું વાત છે જગત આપણું. વ્યવહાર ના હોય તો કામ થાય નહીં, કારણ દેહ છે તો વ્યવહાર હોવો જ છે. પાંચ અગિયાર ત્યાંથી શાંતિ વ્યક્તિ નું ત્યાં વળતા પેશન્ટો નું કોમન સવાલ હોય છે માનસિક શાંતિ શામાંથી મળે. લોકો માનસિક શાંતિ મળતી નથી, શેમાંથી મળે માનસિક શાંતિ શામાંથી મળે, શેમાંથી મળે નહીં, માનસિક શાંતિ મળે જ નહીં. ખાધા પછી ઉગા છે શું જાય ગઈ યાર, ગુજરાત ચાર તરફ જાય ના ગુજરાત ખાધા પછી ઉગા છે ના ગુજરાય કેવું બધા જ અસરથી ગયા બધું બગાડી નાખે. જાય છે દુનિયામાં દુઃખ હોય જ નહીં, દુઃખ તો બધા અસર થાય. ઇન્વાઇટેડ ગ્રુપ છે, ઇન્વાઇટ કરેલો છે.